શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 70મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે નિત્યાનંદ મુનિ, વૃક્ષાદિ સ્થાવર તેમજ મનુષ્ય પશુ આદિ જંગમ જીવો તથા તેમના સ્થાન અને આજીવિકા સૃષ્ટિ સમે સમાધિ દ્વારા વૈરાજ પુરુષની સાથે એકતા પામેલા બ્રહ્માજી થકી ઉત્પન્ન થાય છે. જે જીવે પૂર્વ સૃષ્ટિમાં જે કર્મો કરેલા હોય છે તે જીવો આ કલ્પમાં બ્રહ્માજી થકી જન્મ પામ્યા પછી ફરી તેજ કર્મો કરવા લાગે છે. તેની જરા વિસ્તારથી વાત કરું તો પૂર્વકલ્પમાં કર્મો ભોગવતા ભોગવતા પ્રલય આવી જવાથી બાકી રહી ગયેલા સુકૃત દુષ્કૃત અથવા મિશ્ર એવા ત્રિગુણાત્મક જે કર્મો હતા તે જ કર્મો જન્મતા વેંત જીવો તત્કાળ પ્રાપ્ત કરે છે. તે કર્મોને અનુસારે જ તેમને દેહ બુદ્ધિ આજીવિકા અને ભોગના સ્થાન પ્રાપ્ત થાય છે અને તે બધું તેને રુચિકર પણ લાગે છે તેમાં કોઈ સંશય નથી. હે મુનિવર્ય, આ પ્રમાણે કર્મને વશ જીવો ફરી તેવા જ કર્મો કરવા લાગે છે. તે જીવોના સ્થૂળ શરીરો પંચભૂતથી ઉત્પન્ન થયેલા જાણવા, પંચભૂતોનું હરિ ઈચ્છાથી પરસ્પર મિલન થાય છે ત્યારે તેમાંથી ઉત્પન્ન થયેલા સર્વે શરીરોને પણ પાંચ ભૌતિક શરીરો કહેવાય છે. હે મુનિવર્ય, સર્વે પ્રાણીઓના દેહમાં એક મહાભૂત પ્રધાન હોય છે ને બાકીના ચાર ભૂત ગૌણ હોય છે. તેમાં જ્યારે જે શરીરમાં પૃથ્વી તત્વ પ્રધાન હોય તે શરીરમાં જળ તેજ વાયુ અને આકાશ એ ચાર તત્વો ગૌણ હોય છે તથા જેમાં જળતત્વ પ્રધાન હોય તેમાં પૃથ્વી તેજ વાયુ અને આકાશ આ ચાર ભૂતો અવ્યક્ત હોય છે. તેમજ જેમાં તેજ તત્વ પ્રધાન હોય તેમાં પૃથ્વી આદિ ચાર ભૂતો અવ્યક્ત હોય છે. તેવી જ રીતે જેમાં વાયુ તત્વ પ્રધાન હોય તેમાં બીજા ચાર તત્વો અવ્યક્ત હોય છે અને જેમાં આકાશ તત્વ પ્રધાન હોય તેમાં અન્ય ચાર ભૂતો અવ્યક્ત અર્થાત ગૌણ હોય છે. જે જીવાત્માઓના જેવા દેહો તેને અનુસાર તેવા લોક પણ હોય છે અને તેમના સર્વે વૈભવો ભોગ પણ તેને અનુરૂપ જ હોય છે. જેમ કે પૃથ્વી તત્વ જે જીવાત્માઓના દેહોમાં મુખ્ય હોય તેવા સ્થાવર જંગમ શરીરો આ પૃથ્વી પર રહે છે અને જે જીવાત્માઓના શરીરો જળતત્વ પ્રધાન હોય તે વરુણલોકમાં રહે છે. દેવોના સ્વર્ગલોકમાં જે જીવોના દેહો રહેલા છે તે તેજતત્વ પ્રધાન છે ને વાયુ પ્રધાન શરીરવાળા જીવો વાયુલોકમાં રહે છે અને જે જીવોના આકાશતત્વ પ્રધાન શરીરો હોય તે જીવો આકાશમાં ભમે છે. આવા જુદી જુદી પ્રકારના દેહો પ્રાપ્ત થવાનું કારણ એ છે કે જે જીવના જેવા કર્મ હોય તે જીવને તેવું શરીર પ્રાપ્ત થાય છે. શ્રી વાસુદેવ ભગવાનની ઈચ્છાથી પરસ્પર ભેળા મળેલા પંચમહાભૂતોના પાંચ પ્રકારના વિકારો સર્વે પાંચ ભૌતિક શરીરોને વિશે જોવા મળે છે. તેને યુક્તિથી જાણવા તે શરીરમાં ચામડી માંસ મજ્જા અસ્થિ અને સ્નાયુ આ પાંચ વિકારો પૃથ્વીના છે. કફ પિત્ત વસા માંસનો ચિકાસ પરસેવો અને રુધિર આ પાંચ વિકારો જળના છે. ચક્ષુ ક્રોધ જઠરાનલ વીર્ય ને ઉષ્ણતા કહેતા ગરમી આ પાંચ વિકારો તેજના છે. પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન આ પંચ પ્રાણ તે વાયુના વિકારો છે. શ્રોત્ર ઘ્રાણ મુખ અન્નકોષ્ટ અને હૃદય આ પાંચ વિકારો આકાશના છે. આ પ્રમાણે પંચમહાભૂતોના 25 વિકારો શરીરમાં રહેલા છે. આવા 25 વિકારવાળા શરીરને સ્થૂળ શરીર કહેવામાં આવે છે. તે મળમૂત્રથી ભરેલું અપવિત્ર છે છતાં તેમાં સર્વેને સ્નેહ થાય છે. તેનું કારણ જીવસત્તાનો સંબંધ છે. જીવ જાય પછી તો કોઈ સ્નેહ કરતું નથી. જીવાત્માના આ સ્થૂળ શરીરને મધ્યે પંચપ્રાણ 10 ઇન્દ્રિયો તથા મન અને બુદ્ધિનો જે સમૂહ તેને બીજું સૂક્ષ્મ શરીર કહેલું છે. આ સૂક્ષ્મ શરીરના તત્વોનું વિવરણ કરીએ, તેમાં પ્રથમ પ્રાણનું વિવરણ કરીએ. શરીરમાં એક જ પ્રાણ છે, તે ક્રિયાના ભેદથી પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન આમ પાંચ નામથી કહેવાય છે. તેવી જ રીતે નાગ, કુર્મ, કુકલ, દેવદત્ત, ધનંજય આ પ્રકારના પાંચ અન્ય ભેદો રહેલા છે, તે પ્રાણાદિ પાંચને વિશે સાથે મળીને રહેલા છે. તેમાં પ્રાણ હૃદયમાં રહેલો છે, અપાન ગુદામાં, સમાન નાભીમાં, ઉદાન કંઠ પ્રદેશમાં અને વ્યાન આખા શરીરમાં રહેલો છે. શ્વાસોશ્વાસના રૂપમાં આગળ ગતિ કરતો વાયુ પ્રાણ જાણવો, મળમૂત્રના વિસર્જનમાં નીચે ગતિ કરતો વાયુ અપાન જાણવો, ખાધેલા અન્નને અને પીધેલા જળાદિકને પોતપોતાના માર્ગ પ્રત્યે લઈ જતો વાયુ સમાન કહેવાય છે. એક દેહમાંથી બીજા દેહમાં ગતિ કરાવવામાં ઉત્ક્રાંતિ કરાવનારો વાયુ ઉદાન કહેલો છે અને નખથી શિખા પર્યંત આખા શરીરમાં અવયવોને ચેષ્ટા કરાવતો વ્યાન કહેલો છે. ઉડકાર ખાવાની ક્રિયા કરાવનારો વાયુ નાગ કહેલો છે. નેત્રોને મિલન ઉન્મિલન કરાવનારો વાયુ કુર્મ કહેલો છે. ભૂખને ઉઘાડનારો વાયુ કુકલ કહેલો છે. બગાસો ખાવાની ક્રિયા કરાવનારો વાયુ દેવદત્ત કહેલો છે તથા શરીરનું પોષણ કરવામાં ઉપકારક વાયુ ધનંજય કહેલો છે. આવો સાંખ્ય વિશારદોનો મત છે. દેવદત્ત નામનો વાયુ પ્રાણમાં અંતર્લીન થઈને રહેલો છે. કુકલ વાયુ અપાનમાં, ધનંજય વાયુ સમાનમાં, કુર્મવાયુ વ્યાનમાં અને નાગવાયુ ઉદાનમાં અંતર્લીન થઈને રહેલો છે. આ પ્રમાણે પાંચ પ્રકારના પ્રાણ કહ્યા તેમજ દશ ઇન્દ્રિયોની વ્યાખ્યા પણ પૂર્વ અધ્યાયમાં જણાવીને હવે તેના લક્ષણો કહીએ છીએ. જે કર્ણના માધ્યમથી શબ્દ સાંભળી શકાય તેને શ્રોત્ર કહેવાય છે. જેનાથી સ્પર્શનો અનુભવ કરી શકાય તેને ત્વક અર્થાત ચામડી કહેવાય છે. જેના માધ્યમથી જીવ રૂપ નિહાળી શકે તેને નેત્ર કહેવાય છે. જેના વડે જીવ રસનો સ્વાદ માણી શકે તેને જીહ્વા કહેવાય છે અને જેના વડે ગંધ ગ્રહણ કરી શકે તેને નાસિકા કહેવાય છે અને જેનાથી વચન બોલી શકાય તે ઇન્દ્રિયને વાક કહેલી છે. જેનાથી જીવ આદાન પ્રદાનનો વ્યવહાર કરી શકે તેને પાણી અર્થાત હાથ કહેવાય છે. જેના વડે આવાગમન કરી શકાય તે ઇન્દ્રિયને પાદ અર્થાત પગ કહેલા છે. જે ઇન્દ્રિયથી મળ વિસર્જન થાય તેને ગુદા કહેલી છે અને જેનાથી મૂત્ર વિસર્જન થાય તેને ઉપસ્થ અર્થાત શિશ્ન ઇન્દ્રિય કહેલી છે. આ દશે ઇન્દ્રિયોને બાહ્યકરણ કહેવાય છે અને જે સૂક્ષ્મ શરીરમાં મન કહ્યું તેને અંતઃકરણ કહેવાય છે. તેવી જ રીતે બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ત્રણને પણ અંતઃકરણ કહેવાય છે. હે મુનિવર્ય, કેટલાક પંડિતો મન અને બુદ્ધિને અભિન્ન કહે છે. જીવ મનથી સંશય અને બુદ્ધિથી નિશ્ચય કરે છે તેથી તે ભિન્ન છે. અહંકાર અને ચિત્તનો પણ મન અને બુદ્ધિમાં અંતર્ભાવ જાણવો, તેમાં અહંકારનો મનમાં અને ચિત્તનો બુદ્ધિમાં અંતર્ભાવ જાણવો. જીવ અહંકારથી દેહમાં હુંપણો ને ચિત્તથી ચેતના પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે પ્રાણ, ઇન્દ્રિયો અને મન બુદ્ધિના સંઘાતવાળા સૂક્ષ્મ શરીરનું વિવેચન કર્યું. હવે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર પરસ્પર એકબીજાના આધારે રહે છે અને એ સૂક્ષ્મ શરીરની મધ્યે કારણ શરીર રહેલું છે તે અવિદ્યામય છે અને સંચિત કર્મોથી યુક્ત કહ્યું છે. જેમ બીજ ત્વચાથી આવૃત છે તેમ જીવ અનાદિ બંધનરૂપ તે કારણ શરીરથી આવૃત છે. અહીં જીવ શબ્દ એક વચનમાં કહ્યો છે તે જીવ સમૂહનો જાતિવાચક છે. બાકી જીવોની કોઈ ગણના થઈ શકે નહીં. જેમ ગંધ અને પૃથ્વી છૂટા પડતા નથી તેમ જીવ અને કારણ શરીર છૂટા પડતા નથી. જ્યાં સુધી જીવ મુક્ત દશાને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે બંને અપૃથક રહે છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થા છે તે પરસ્પર નહીં મળેલા સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણના કાર્યરૂપ છે અને પરસ્પર મળી ગયેલા સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણના કાર્યરૂપ પણ છે. વૈરાજ પુરુષની સ્થિતિ અવસ્થાના કાર્યરૂપે રહેલી તથા સત્વગુણાત્મિકા તેમજ નેત્રસ્થાનમાં વાસ કરનારી આ અવસ્થાને જીવની જાગ્રત અવસ્થા કહેલી છે. તેમાં પણ વિશ્વાભિમાની નામના આત્માના સ્થૂળ દેહના અભિમાને સહિત નેત્રાદિ બાહ્ય ઇન્દ્રિયો દ્વારા તથા મન આદિ આંતર ઇન્દ્રિયો દ્વારા વિવેકપૂર્વક સ્થાન ભાન સાથે પૂર્વકર્મને અનુસારે શબ્દાદિ પંચવિષયોને ભોગવવા તે સત્વપ્રધાન જાગ્રત અવસ્થા કહી છે. જાગ્રત અવસ્થામાં જીવ જ્યારે ભ્રાંતિપૂર્વક અયથાર્થપણે વિષયભોગનો અનુભવ કરે છે ત્યારે તે રજોગુણ પ્રધાન સત્વગુણવાળી જાગ્રત અવસ્થામાં સ્વપ્ન અવસ્થા જાણવી. જાગ્રત અવસ્થામાં પણ શબ્દાદિ પંચવિષયોને ભોગવતો જીવ શોક અને પરિશ્રમના કારણે સત અસતના વિવેકે રહિત થઈ મેં આ ભોગવેલું છે એમ જાણે નહીં તેને તમોગુણ પ્રધાન સત્વગુણવાળી જાગ્રત અવસ્થામાં સુષુપ્તિ અવસ્થા કહેલી છે એમ જાણવું. હે મુનિવર્ય, જાગ્રત અવસ્થામાં કર્મ ફળપ્રદાતાપણે વૈશ્વાનર નામે વૈરાજ પુરુષ રૂપે રહેલા શ્રી વાસુદેવ ભગવાન છે. સત્પુરુષ અને સત્શાસ્ત્રના પ્રસંગથી તથા બ્રહ્મવિદ્યાના અભ્યાસથી જીવને આ પૂર્વોક્ત જાગ્રત અવસ્થાના ત્રણ ભેદથી અલગ રહેલા પોતાના આત્માનું જ્ઞાન જે પદથી પ્રાપ્ત થાય છે તે પદ કર્મ ફળપ્રદાતા રૂપે અંતર્યામીપણે રહેલું છે. તે પદ શ્રી વાસુદેવ ભગવાનના સ્વરૂપને તુર્ય નામથી કહેવાય છે. ત્રણ ભેદવાળી આ જાગ્રત અવસ્થામાં જે ગુણોની પ્રધાનતા કહી અને કહેવાશે તે પ્રધાનતા તો જીવના કર્માનુસાર જાણવી, અર્થાત જીવ જેવું કર્મ કરે છે અંતર્યામીપણે રહેલા ભગવાન તેને તેવું ફળ આપે છે. હે મુનિ, હવે સ્વપ્નાવસ્થા કહું છું. હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ અવસ્થાના કાર્યરૂપે કંઠ પ્રદેશમાં રહેલી રજોગુણી અવસ્થાને સ્વપ્ન અવસ્થા કહેલી છે. તેનું લક્ષણ એ છે કે સૂક્ષ્મ દેહના અભિમાને સહિત તેજસ નામે જીવાત્મા પૂર્વકર્માનુસારે ઇન્દ્રિય, મન અને બુદ્ધિથી પ્રિય અપ્રિય તેમજ ક્ષણે ક્ષણે વિનાશ પામતા અસ્થિર એવા ભોગોને જે અવસ્થામાં રહીને ભોગવે છે એ પદને રજોગુણ પ્રધાન સ્વપ્નાવસ્થા કહેલી છે. હવે સ્વપ્નમાં જાગ્રત કહું છું કે જ્યારે જીવ જાગ્રત અવસ્થાની પેઠે વિવેક જ્ઞાને સહિત જાણતો થકો સ્વપ્નમાં પણ શબ્દાદિ પંચવિષયોને ભોગવે છે ત્યારે તે સત્વગુણ પ્રધાન રજોગુણાત્મક સ્વપ્નાવસ્થામાં જાગ્રત અવસ્થા કહી છે. હવે સ્વપ્નમાં સુષુપ્તિ અવસ્થા કહું છું. સ્વપ્નાવસ્થામાં ભોગ ભોગવવા છતાં જીવ જડતાના કારણે સ્વપ્નમાં ભોગવેલા ભોગોનું પ્રિય અપ્રિયપણો જાણી શકતો નથી, તેથી તે અવસ્થાને તમોગુણ પ્રધાન રજોગુણાત્મિકા સ્વપ્ન અવસ્થામાં રહેલી સુષુપ્તિ અવસ્થા જાણવી. આ સ્વપ્નાવસ્થામાં જીવને કર્મ પ્રમાણે શુભ અશુભ ફળ આપનારા હિરણ્ય ગર્ભના રૂપમાં રહેલા શ્રી વાસુદેવ છે. સ્વપ્નાવસ્થામાંથી નીકળી જાગ્રતની પ્રબુદ્ધ દશામાં આવી ગયેલા જીવાત્માને પૂર્વોક્ત સંત તથા સત્શાસ્ત્રના પ્રસંગથી અને બ્રહ્મવિદ્યાના અભ્યાસથી આ સ્વપ્નાની ત્રણે અવસ્થાથી પર રહેલા પોતાના આત્માના સ્વરૂપનું જ્ઞાન જે પદથી પ્રાપ્ત થાય છે તેને તુરીય પદ કહે છે. તે પદ સદાય પ્રકાશમાન છે. હે મુનિ, હવે સુષુપ્તિ અવસ્થા કહીએ છીએ. ઈશ્વરની પ્રલયાવસ્થાના કાર્યરૂપ તથા તમોગુણાત્મક ને હૃદયસ્થાનમાં રહેલી અવસ્થાને સુષુપ્તિ અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં જ્યારે બાહ્ય ઇન્દ્રિયોની વૃત્તિ અને અંતઃકરણની વૃત્તિ તથા ભોગવાસના તથા જીવની જ્ઞાતૃત્વ અને કર્તૃત્વ શક્તિ પણ કારણ શરીરમાં લીન થઈ જાય છે ત્યારે તે કારણદેહનો અભિમાની પ્રાજ્ઞ નામે જીવાત્મા સગુણ બ્રહ્મના સુખલેશમાં અતિશય લીન થઈને રહે છે તે અવસ્થાને તમોગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા કહેલી છે. હવે એ સુષુપ્તિમાં સ્વપ્ન કહીએ છીએ. આ સુષુપ્તિમાં પૂર્વ જાગ્રત અવસ્થામાં અતિશય તીક્ષ્ણપણે કરેલા કર્મના સંસ્કારને વશવર્તીને કર્મ કરનાર જીવની વૃત્તિનું જે ઉત્થાન થાય છે તેને રજોગુણ પ્રધાન તમોગુણવાળી સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્ન અવસ્થા કહેલી છે. હવે સુષુપ્તિમાં જાગ્રત કહીએ છીએ. જાગ્રતને સ્વપ્નાવસ્થામાં ભોગવેલી વ્યથાના સંતાપને કારણે સુષુપ્તિ અવસ્થામાં અનુભવેલા સુખમાં ફરી પ્રવેશ કરતી કર્તૃવૃત્તિના પ્રતિલોમપણાનું સુષુપ્તિ અવસ્થામાં જે જ્ઞાન વર્તે છે તે જ્ઞાનને સત્વગુણ પ્રધાન તમોગુણાત્મિકા સુષુપ્તિ અવસ્થામાં રહેલી જાગ્રત અવસ્થા કહે છે. આ સુષુપ્તિ અવસ્થામાં જીવના શુભ અશુભ કર્મનું ફળ આપનારા ઈશ્વર નામે શ્રી વાસુદેવ મનાયેલા છે. સુષુપ્તિ અવસ્થામાંથી બહાર નીકળી પ્રબુદ્ધ દશામાં આવેલા જીવને પૂર્વોક્ત સંત તથા શતશાસ્ત્રના પ્રસંગથી અને બ્રહ્મવિદ્યાના અભ્યાસથી આ સુષુપ્તિ અવસ્થાની ત્રણે અવસ્થાથી પર રહેલા સ્વસ્વરૂપનું જ્ઞાન જે પદ થકી પ્રાપ્ત થાય તે શ્રી વાસુદેવના પદને તુરીય પદ કહેલું છે. તે પદને સૂક્ષ્મ જ્ઞાન દ્રષ્ટિથી જાણવું. હે મુનિ, સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણો કહેલા છે. તે ગુણો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાના મૂળભૂત કારણ છે. તેમને તેમના લક્ષણોથી જાણવા. પ્રથમ સત્વગુણના લક્ષણ કહીએ છીએ. સત્વ ધૈર્ય, આનંદ, ઐશ્વર્ય, પ્રીતિ, પ્રાકાશ્ય, વસ્તુનું યથાર્થ જ્ઞાન, સજ્જનોનો સંગ, આરોગ્ય, સંતોષ, શ્રદ્ધા, અકારપણ્ય, અદીનપણું, અક્રોધ, ક્ષમા, ધીરજ, અહિંસા, સમતા, સત્યભાષણ, ઋણરહિતતા, મૃદુતા, લજ્જા, અચપળતા, પવિત્રતા, સરળતા, સદાચરણ, અતૃષ્ણા, હૃદયમાં આકુળતા રહિતપણું, ઇષ્ટ, અનિષ્ટ અને મિશ્ર કર્મોની પ્રશંસાનો ત્યાગ, દાનથી થતો અનુગ્રહ, અસ્પૃહા, વૈરાગ્ય, યથાશક્તિ પરનું હિત, સર્વ જીવ પ્રાણી માત્ર ઉપર દયા, આ સર્વે તથા શમ, દમ, તપ, સ્મૃતિ, આત્મસુખનો અનુભવ વગેરે સત્વગુણના લક્ષણો છે. હવે રજોગુણના લક્ષણ કહીએ છીએ. અનેક પ્રકારના રસની ઈચ્છા, અસ્થિરતા, રૂપનું નિરૂપણ, ઐશ્વર્ય, પ્રભાવ દેખાડવાની ઈચ્છા, વિગ્રહ અર્થાત વિરોધી કર્મ દ્વારા યુદ્ધ કરવાની રુચિ, સુપાત્રમાં પણ દાન ન કરવું, દયાનો અભાવ, દુઃખ મિશ્રિત સુખનું સેવન, સ્વાર્થની સિદ્ધિ માટે અન્ય ઉપર મિથ્યાપવાદની રુચિ, વિવાદો કરવામાં પ્રીતિ, અહંકાર, કોઈનો પણ સત્કાર ન કરવો, ચિંતા, વેરનું સતત સેવન, લેવા દેવા વિના પરિતાપ કરવો, કોઈ પણ રીતે પરધન હરવાની વૃત્તિ, બેશરમીનું વર્તન, સરળતાનો અભાવ, પક્ષપાતપણાની બુદ્ધિ, કઠોરતા, હિંસા, કામ, ક્રોધ, મદ, અક્ષમા, અન્યની મશ્કરી કરવી, અસંતોષ, ઈચ્છિત લાભમાં છકી જવું, આ સર્વે રજોગુણના લક્ષણો છે. હવે તમોગુણના લક્ષણો કહીએ છીએ. તામિસ્ત્ર, ક્રોધ, અંધતામિસ્ત્ર, દુર્મરણ, તમ, અજ્ઞાન, મોહ, ગ્રામ્ય ભોગ ભોગવવાની ઈચ્છા, કાર્ય અકાર્યનો અવિવેક, પ્રમાદ, વ્યથા, ભય, અસમૃદ્ધિ, દીનતા, શોક, તંદ્રા, આળસ, વિષાદ, શરીર પર અત્તર લગાવવાનો શોખ, અનેક પ્રકારના વસ્ત્રો પહેરવાનો શોખ, હંમેશા રમતમાં રુચિ, પુષ્પના હાર ધારણ કરવામાં તથા શયનમાં રુચિ, દિવસે સુવાની રુચિ, પરનિંદામાં રુચિ, નૃત્ય કરવું, વાજિંત્રો વગાડવા, ગીત ગાવા, એ આદિકમાં પોતાની કોઈ લાયકાત ન હોય છતાં તેમાં અતિશય શ્રદ્ધા દેખાડવી, ધાર્મિક જનોનો દ્વેષ કરવો, આ સર્વે તમોગુણના લક્ષણો છે. આ પ્રમાણે તમારે ત્રણેય ગુણના લક્ષણો જાણી રાખવા. આ લક્ષણોનો વિશેષ વિસ્તાર ભગવદ્ ગીતા, મોક્ષધર્મ અને શ્રીમદ ભાગવતના 11મા સ્કંધ થકી જાણી લેવો. ક્ષેત્ર એટલે શું? તો અધ્યાત્મ અને અધિદૈવ સહિત તથા ઇન્દ્રિયો અને તેના દેવતાઓએ સહિત સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ આ ત્રણ દેહો, સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણો, તેમજ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાને ક્ષેત્ર કહેવાય છે. આ ક્ષેત્રને જે જાણે છે તે જીવાત્માને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. એ ક્ષેત્રજ્ઞ એવો જીવ સામાન્ય સત્તાથી આખા શરીરમાં વ્યાપીને રહ્યો છે, રત્નદીપની જેમ સદાય પ્રકાશિત, જ્ઞાતા, અણુસરખો, સૂક્ષ્મ અને નિત્ય એવો ક્ષેત્રજ્ઞ જીવ વિશેષ સત્તાએ કરીને હૃદયમાં નિવાસ કરીને રહેલો છે. હે વિશુદ્ધ બુદ્ધિવાળા નિત્યાનંદ મુનિ, આ પ્રમાણે અમે જે જીવને ક્ષેત્રજ્ઞ કહ્યો તે ક્ષેત્રજ્ઞ જીવનું સ્વરૂપ સારી રીતે જાણવા માટે ફરી મોક્ષધર્મમાં દેખાડેલા તેના અધ્યાત્મ આદિક ભેદો તમને કહીએ છીએ, તેનું તમે શ્રવણ કરો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં જ્ઞાનના નિરૂપણમાં પંચપ્રાણ, 10 ઇન્દ્રિયો, 3 અવસ્થા અને 3 ગુણના લક્ષણોનું નિરૂપણ કર્યું. એ નામે 70મો અધ્યાય પૂર્ણ થયો.